વર્ક લાઈફ બેલેન્સ એટલે માત્ર કામ અને પરિવાર વચ્ચે સમય વહેંચવો એ જ નહીં, પરંતુ ગતિ અને વિરામનું સન્માન કરવું. મિત્રો, જીવનમાં ગતિ જરૂરી છે. કામ કરવું, સપનાઓ માટે મહેનત કરવી, આગળ વધવું, આ બધું આપણને સફળ બનાવે છે. પરંતુ સતત દોડતા રહીએ અને વિરામ એટલે કે આરામ ન લઈએ તો શરીર થાકી જાય છે, મન ખાલી થઈ જાય છે અને આનંદ તો જાણે ગુમ જ થઈ જાય છે. પ્રકૃતિ પણ આપણને શીખવે છે, દિવસ છે તો રાત પણ છે, શ્વાસ લઈએ છીએ તો છોડવો પણ પડે છે. એ જ રીતે જીવનમાં પણ કામ પછી આરામ, દોડ પછી વિરામ અને સફળતા સાથે શાંતિ જરૂરી છે. મિત્રો, યાદ રાખીએ, ઝડપથી આગળ વધવું મહત્વનું છે, પરંતુ સંતુલન રાખીને આગળ વધવું વધારે મહત્વનું છે. તેથી આજે એક વાત નક્કી કરીએ, કામને પૂરી નિષ્ઠાથી કરીએ પણ જીવનના વિરામને પણ એટલો જ સન્માન આપીએ. કારણ કે સાચું સુખ ત્યારે જ મળે છે જ્યારે જીવનમાં ગતિ પણ હોય અને શાંતિ પણ હોય.